श्री ब्रह्म पुराण अध्याय 51 मातृतीर्थ अविघ्न तीर्थ अने शेष तीर्थ नो महिमा। ब्रह्मा जी कहे छे, गौतमी ना तट पर मातृतीर्थ ना नामे विख्यात जे उत्तम तीर्थ छे ते मनुष्य ने सर्व प्रकार ने सिद्धि आपनारू छे। मनुष्य तेना स्मरण मात्र थी सगळी मानसिक चिंताओं थी मुक्त थई जाय छे। पूर्व काल में देवताओं ने असुरो वच्चे भयंकर युद्ध थयुं हतुं। ते समये देवताओं दानवों ने परास्त न करी शक्या। त्यारे ब्रह्मा जी कहे छे, हूँ बधा देवताओं नी साथे शूलपाणी भगवान शंकर पासे गयो अने हाथ जोड़ी ने विविध प्रकारना वाक्यों द्वारा तेमनी स्तुति करवा लाग्यो। महेश, जे समये समस्त देवताओं ने असुरोए साथे मळीने समुद्र मंथन कर्यु अने तेमांथी एक हळाहळ विष निकळ्युं, તેને ગળી જવા આપના સિવાય બીજું કોણ સમર્થ હતું? જેની સામે બીજા દેવતાઓ મસ્તક નમાવે છે તથા જે માત્ર ફૂલોના બાણથી ત્રણેય લોકને પોતાના આધીન કરવામાં સમર્થ છે, તે જ કામદેવ જ્યારે આપના ઉપર આક્રમણ કરવા આવ્યો ત્યારે સ્વયં નષ્ટ થઈ ગયું। તેથી આપનાથી વધીને બીજું કોણ શક્તિશાળી છે? આ સ્તુતિ સાંભળીને ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, દેવતાઓ જણાવો, તમે શું ઈચ્છો છો? હું તમને અભિષ્ટ વરદાન આપીશ। દેવતાઓ બોલ્યા, ઋષભધ્વજ, અમારા પર દાનવોનો બહુ મોટો ભય ઉપસ્થિત થયો છે, આપ ત્યાં આવીને શત્રુઓનો સંહાર અને દેવતાઓની રક્ષા કરો। પ્રભુ, અમે આપનાથી સનાથ છીએ। દેવતાઓએ આ પ્રમાણે કહેતા જ ભગવાન શંકર તે સ્થાન પર આવ્યા જ્યાં દૈત્યો યુદ્ધ માટે ઊભા હતા। ત્યાં દૈત્યોનું ભગવાન શંકર સાથે ભયંકર યુદ્ધ શરૂ થયું। દૈત્યો આમ તેમ ભાગવા લાગ્યા। યુદ્ધ કરતી વેળાએ શંકરના લલાટમાંથી પ્રસ્વેદના બિંદુ પડવા લાગ્યા। તે બિંદુ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શિવાકાર માતાઓ પ્રગટ થઈ ગઈ। તેઓ ભગવાન મહેશ્વરને કહેવા લાગ્યા, આપ આજ્ઞા આપો તો અમે બધી અસુરોને ખાઈ જઈએ। ત્યારે ભગવાને કહ્યું, શત્રુ જ્યાં જ્યાં જાય બધે તેમનો પીછો કરો। આ સમયે તેઓ મારા ડરથી રસાતળમાં ગયા છે, તમે પણ રસાતળ સુધી તેમની પાછળ જાઓ। આવી આજ્ઞા મળતા બધી માતાઓ પૃથ્વી છેદીને રસાતળમાં ગઈ અને અતિ ભયંકર દૈત્ય દાનવોનો સંહાર કરીને પાછી દેવતાઓ પાસે આવી ગઈ। માતાઓ ગઈ ત્યારથી પાછી આવી ત્યાં સુધી દેવતાઓ ગૌતમીના તટ પર ઊભા રહ્યા। પાછી આવ્યા પછી દેવતાઓએ માતાઓને વરદાન આપ્યું। સંસારમાં જે રીતે શિવની પૂજા થાય છે તે જ રીતે માતાઓની પણ થાય। આમ કહીને દેવતા અંતરધ્યાન થઈ ગયા અને માતાઓ ત્યાં જ રહી ગઈ। જ્યાં જ્યાં તે દેવીઓ સ્થિત થઈ તે બધા સ્થાન માતૃતીર્થ માનવામાં આવે છે। તે બધા તીર્થ દેવતાઓ માટે પણ સેવ્ય છે, પછી મનુષ્યો માટે તો વાત જ ક્યાં છે। શિવજીના કથન અનુસાર તે તીર્થોમાં કરવામાં આવેલા સ્નાન દાન તર્પણ બધું અક્ષય થઈ જાય છે। જે મનુષ્ય માતૃતીર્થના ઉપાખ્યાનને દરરોજ સાંભળે, સ્મરણ કરે અથવા વાંચે છે તે દીર્ઘાયુ અને સુખી થાય છે। માતૃતીર્થ પછી અવિઘ્ન તીર્થ છે, તે બધા વિઘ્નોનો નાશ કરનારું છે। નારદ, ત્યાંનું વૃતાંત પણ કહું છું, ભક્તિપૂર્વક સાંભળો। એકવાર ગૌતમીના ઉત્તર તટ પર દેવતાઓનો યજ્ઞ આરંભ થયો, પરંતુ વિઘ્ન દોષના કારણે તેની સમાપ્તિ ન થઈ। ત્યારે બધા દેવતાઓએ મને અને ભગવાન વિષ્ણુને આનું કારણ પૂછ્યું। તે સમયે મેં ધ્યાનસ્થ થઈને કારણનો પત્તો મેળવ્યો અને કહ્યું, આમાં ગણેશજી વિઘ્ન નાખી રહ્યા છે, તેથી આ યજ્ઞની સમાપ્તિ થતી નથી, તેથી બધા ભગવાન ગણેશજીની સ્તુતિ કરે। મારો આદેશ મળતા બધા દેવતા ગૌતમીમાં સ્નાન કરીને આદિદેવ ગણેશની ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા। દેવતા બોલ્યા, સદા સર્વ કાર્યોમાં બધા દેવતા તથા શિવ વિષ્ણુ અને બ્રહ્માજી પણ જેમનું પૂજન નમસ્કાર અને ચિંતન કરે છે, તે વિઘ્નરાજ ગણેશના અમે શરણે છીએ। વિઘ્નરાજ ગણેશ સિવાય મનોવાંછિત ફળ આપનાર કોઈ દેવતા નથી, તેવો નિશ્ચય કરીને ત્રિપુરારી મહાદેવજીએ પણ ત્રિપુરવધના પહેલા તેમનું પૂજન કર્યું હતું। જેમનું ધ્યાન કરવાથી બધા દેહધારીઓના મનોરથ પૂર્ણ થઈ જાય છે, તે અંબિકા નંદન ગણેશ આ મહાયજ્ઞમાં શીઘ્ર અમારા વિઘ્નોનું નિવારણ કરે। દેવી પાર્વતીના ચિંતન માત્રથી જ ગણેશ જેવો પુત્ર ઉત્પન્ન થઈ ગયો। એનાથી સમગ્ર જગતમાં મહાન ઉત્સવ છવાઈ ગયો છે। આ વાત તે દેવતાઓએ પોતાના મુખેથી કહી હતી। તેઓ નવજાત શિશુના રૂપમાં ગણેશજીને નમસ્કાર કરીને કૃતાર્થ થયા હતા। માતાના ખોળામાં બેસીને માતાના રોકવા છતાં તેમણે પિતાના લલાટમાં સ્થિત ચંદ્રમાને બળપૂર્વક પકડીને તેમની જટાઓમાં છુપાવી દીધો। ગણેશજીનો બાળ વિનોદ હતો। જો કે પૂર્ણ તૃપ્ત હતા તો પણ વધારે સમય સુધી માતાના સ્તનોનું દૂધ એટલા માટે પીતા રહ્યા કે ક્યાંક મોટા ભાઈ કાર્તિકે પણ આવીને પીવા ન લાગે। તેમની બુદ્ધિમાં બાલ સ્વભાવવશ ભાઈ પ્રત્યે ઈર્ષા ભરાઈ ગઈ હતી। એ જોઈને ભગવાન શંકરે વિનોદવશ કહ્યું, વિઘ્નરાજ તમે બહુ દૂધ પીવો છો, તેથી લંબોદર થઈ જાઓ। આમ કહીને તેમણે ગણેશનું નામ લંબોદર રાખી દીધું। તેમના લંબોદર રાખી દીધું। દેવોના સમુદાયથી ઘેરાયેલા મહેશ્વરે કહ્યું, બેટા તમારે નૃત્ય કરવું જોઈએ। આ સાંભળીને તેમણે પોતાના જાંજરના રણકાર દ્વારા જ શંકરને સંતુષ્ટ કરી દીધા। આથી પ્રસન્ન થઈને શિવજીએ પોતાના પુત્રને ગણેશના પદ પર અભિષિક્ત કરી દીધા, જે એક હાથમાં વિઘ્નપાસ અને બીજા હાથથી ખભા પર કુહાડી રાખે છે તથા પૂજા ન કરવાથી પોતાની માતાના કાર્યમાં પણ વિઘ્ન નાખી દે છે। વિઘ્નરાજ જેવો બીજો કોણ છે, જે ધર્મ અર્થ અને કામ વગેરેમાં સર્વપ્રથમ પૂજનીય છે તથા દેવતા અને અસુર પણ દરરોજ જેમની પૂજા કરે છે, જેમની પૂજાનું ફળ કદી નષ્ટ નથી થતું। તે પ્રથમ પૂજનીય ગણેશને અમે પહેલા મસ્તક નમાવીએ છીએ, જેમની પૂજાથી દરેકને પ્રાર્થનાને અનુરૂપ સર્વ પ્રકારના ફળની સિદ્ધિ દેખાય છે। જેમને પોતાના સ્વતંત્ર સામર્થ્ય પર અત્યંત ગર્વ છે તે બંધુપ્રિય મૂષક વાહન ગણેશજીની અમે સ્તુતિ કરીએ છીએ, જેમણે પોતાના સરસ સરસ સંગીત એટલે કે સરસ જગ્યાએ સરસભર એટલે સરસ સંગીત નૃત્ય સમસ્ત મનોરથની સિદ્ધિ તથા વિનોદ દ્વારા માતા પાર્વતીને પૂર્ણ સંતુષ્ટ કર્યા છે। તે અત્યંત સંતુષ્ટ હૃદયના શ્રી ગણેશનું અમે શરણ લઈએ છીએ। આ પ્રમાણે દેવતાઓએ સ્તુતિ કરવાથી ગણેશજીએ તેમને કહ્યું, દેવતાઓ હવે તમારા યજ્ઞમાં વિઘ્ન નહીં પડે। જ્યારે દેવ યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થઈ ગયો ત્યારે ગણેશજીએ તે દેવતાઓને કહ્યું, જેઓ આ સ્તોત્ર દ્વારા ભક્તિપૂર્વક મારી સ્તુતિ કરશે તેમણે કદી દરિદ્રતા અને દુઃખ જોવા નહીં પડે। જે આ તીર્થમાં ભક્તિપૂર્વક સ્નાન અને દાન કરશે તેમના શુભ કાર્ય નિર્વિઘ્ને સિદ્ધ થશે। આ વાતનું તમે સૌ પણ અનુમોદન કરો। એમના પ્રમાણે કહ્યા પછી દેવતાઓએ એક સ્વરે કહ્યું, એવું જ થશે। યજ્ઞ સમાપ્ત થયા પછી દેવતા પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા। ત્યારથી આ તીર્થ અવિઘ્ન તીર્થ કહેવાય છે। તે મનુષ્યની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું તથા સગળા વિઘ્નોને દૂર કરનારું છે। અવિઘ્ન તીર્થ પછી શેષ તીર્થ છે, તે પણ સમસ્ત અભિષ્ટ વસ્તુઓ આપનારું છે। હું એટલે કે બ્રહ્માજી તેના સ્વરૂપનું વર્ણન કરું છું। રસાતળના સ્વામી મહાનાગ શેષ સમસ્ત નાગો સાથે રસાતળમાં રહેવા માટે ગયા, પરંતુ રાક્ષસો દૈત્યો અને દાનવોએ જેમનો રસાતળમાં પહેલેથી પ્રવેશ થઈ ચૂક્યો હતો નાગરાજને ત્યાંથી કાઢી મૂક્યા। ત્યારે તેઓ મારી પાસે આવીને બોલ્યા, ભગવાન તમે અમને અને રાક્ષસોને રસાતળ આપ્યું છે, પરંતુ દૈત્યો અને રાક્ષસો અમને ત્યાં સ્થાન આપવા માંગતા નથી, તેથી આપના શરણમાં આવ્યો છું। ત્યારે મેં નાગને કહ્યું, તું ગૌતમીના તટ પર જા, ત્યાં મહાદેવજીની સ્તુતિ કરવાથી તારો મનોરથ પૂર્ણ થશે। તેમના સિવાય બીજું કોઈ ત્રણેય લોકમાં એવું નથી જે બધાના મનોરથ સિદ્ધ કરી શકે। મારા કહેવાથી શેષનાગ ત્યાં ગયા અને ગંગામાં સ્નાન કરીને હાથ જોડીને દેવેશ્વર મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા। ત્રણેય લોકના સ્વામી ભગવાન શંકરને નમસ્કાર છે, જે દક્ષ યજ્ઞના વિધ્વંસક જગતના આદિ વિધાતા તથા ત્રિભુવન રૂપ છે, તે ભગવાન શિવને નમસ્કાર છે, જેમના હજારો મસ્તક છે તે ભગવાન સદાશિવને નમસ્કાર છે, સૌનો સંહાર કરનારા રુદ્રદેવને નમસ્કાર છે। ભગવાન આપ સોમ સૂર્ય અગ્નિ અને જળરૂપ છો, આપને નમસ્કાર છે, જે સર્વદા સર્વ સ્વરૂપ અને કાળરૂપ છે તે ભગવાન શિવને નમસ્કાર છે। હે સર્વેશ્વર શંકર મારી રક્ષા કરો, સર્વવ્યાપી સોમેશ્વર મારી રક્ષા કરો, જગન્નાથ આપને નમસ્કાર છે, મારો મનોરથ પૂર્ણ કરો। આ સ્તુતિથી પ્રસન્ન થઈને મહેશ્વર મહેશ્વરે નાગરાજને મનવાંચિત વરદાન આપ્યું, જે દેવતાઓ સાથે શત્રુતા રાખનારા દૈત્ય દાનવ તથા રાક્ષસોના વિનાશમાં સહાયક હતું. ભગવાને શેષનાગને ત્રિશુળ આપીને કહ્યું, આના વડે પોતાના શત્રુઓનો સંહાર કરો. ભગવાન શિવની આજ્ઞાથી શેષનાગ સર્પોની સાથે રસાતળમાં ગયા. ત્યાં તેમણે ત્રિશુલ વડે પોતાના શત્રુ દૈત્ય દાનવ તથા રાક્ષસોનો વધ કર્યો અને પછી ભગવાન શેષેશ્વરના દર્શન કરવા માટે ગૌતમી તટે પાછા આવ્યા. નાગરાજ જે માર્ગથી આવ્યા હતા તેમાં રસાતળમાં ત્યાં સુધી છેદ થઈ ગયો હતો. તે છેદમાંથી ગૌતમી ગંગાનું અત્યંત પુણ્યદાયી જળ પાતાળ ગંગામાં જઈને મળી ગયું. આ પ્રમાણે એ બંનેનો સંગમ થયો. ભગવાન શેષેશ્વરની સામે એક વિશાળ કુંડ બનાવીને શેષનાગે તેમાં હવન કર્યો. તે કુંડમાં સદા અગ્નિદેવ સ્થિત રહે છે. તેમાં ગંગાના જળનો સંગમ થવાથી તે જળ ગરમ થઈ ગયું. મહાયશસ્વી શેષનાગ મહાદેવજીની આરાધના કરીને પુનઃ રસાતાળમાં ચાલ્યા આવ્યા. ત્યારથી તે સ્થાન નાગતીર્થ તથા શેષતીર્થના નામે પ્રસિદ્ધ થયું. તે સગળી અભિષ્ટ વસ્તુઓ આપનારું, પવિત્ર તથા રોગ અને દરિદ્રતાનો નાશ કરનારું છે. તેનાથી લક્ષ્મી તથા આયુષ્યની પણ વૃદ્ધિ થાય છે. તે પવિત્ર તીર્થ સ્નાન અને દાનથી મોક્ષપ્રદ છે. જે મનુષ્ય આ પ્રસંગનું શ્રવણ મનન પઠન કરે છે તેની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. જ્યાં શેષેશ્વર અને શક્તિ પ્રદાન કરનારા ભગવાન શિવ છે ત્યાં ગૌતમીના બંને તટો પર 2100 તીર્થ છે, જે સર્વ સંપત્તિના પ્રદાતા છે. અધ્યાય 51 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.